وإذا جاءهم أمر من الأمن أو الخوف أذاعوا به ولو ردوه إلى الرسول وإلى أولي الأمر منهم لعلمه الذين يستنبطونه منهم ولولا فضل الله عليكم ورحمته لاتبعتم الشيطان إلا قليلا. અને જ્યારે તેઓને અમનો અમાન સલામતી કે બીકની કોઈ વાત માલુમ પડી જાય છે તો તે બધી બાજુએ ફેલાવી દે છે. પણ જો તેઓ તે વાતને પોતાના રસૂલ અને તેઓમાંથીના તાકતવરો સામે રજૂ કરી દેત તો તેઓમાંથી જેઓ વાતની ઊંડાણમાં પહોંચી જનારા છે તેઓ તે વાતની સાચી હકીકતને પારખી કાઢતે, સાચી હાલત શું છે તેને ઓળખી કાઢતે. ને જો તમારા પર અલ્લાહની મહેરબાની તથા દયા ન હોત તો તમે ખૂબ જ થોડાક સિવાય બધા જ શૈતાનના માનનારાઓ, શૈતાનના ચેલા, શૈતાનના પગલે ચાલનારાઓ બની ગયા હોત. فقاتل في سبيل الله لا تكلف إلا نفسك وحرِّض المؤمنين عسى الله أن يكف بأس الذين كفروا والله أشد بأسا وأشد تنكيلا. માટે એ રસૂલ, તું અલ્લાહની રાહમાં લડ અને તારી જાત સિવાય તું બીજા કોઈનો જવાબદાર નથી, ને મોમિનોને જિહાદ માટે જગાડતો રહે, બેદાર કરતો રહે. પોસિબલ છે કે અલ્લાહ ઈમાન નહીં લાવનારાઓની તાકાતને રોકી દે, ને અલ્લાહ તાકાતના હિસાબમાં સૌથી વધારે તાકતવર છે અને સબકવાળી સજા કરવામાં સૌથી વધારે સખત છે, કડક છે. ومن يشفع شفاعة سيئة يكن له كفل منها وكان الله على كل شيء مقيتا. જે કોઈ સારી ભલામણ કરશે, સારી શિખામણ આપશે, તેમાંથી તેને પણ ભાગ મળશે, ને જે કોઈ બુરી ભલામણ કરશે તો તેમાંથી પણ તેને ભાગ મળશે. ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબૂ રાખનાર છે. وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا إِنَّ اللَّهَ كَانَ عَلَى كُلِّ شَيْءٍ حَسِيبًا. અને જ્યારે તમને સલામ કરવામાં આવે છે ત્યારે તમે તે કરતાય ઉમદા રીતે વધારે સારી રીતે સલામ કરો અથવા તેના જેવી જ જવાબ આપો. બેશક અલ્લાહ દરેક વસ્તુનો પૂરો હિસાબ લેનાર છે. અલ્લાહ કે જેના સિવાય બીજું કોઈ પૂજવાને ઇબાદત કરવાને લાયક નથી. કયામતના દિવસે તમે બધાઓને તે જરૂર ભેગા કરશે કે જેની બાબતે સહેજ પણ શંકા નથી. અને વાતોમાં અલ્લાહથી વધારે સાચું કોણ છે, યાની કે અલ્લાહથી વધારે સાચું બોલનાર કોણ છે? أتريدون أن تهدوا من أضل الله ومن يضلل الله فلن تجد له سبيلا. أي مسلمانو تمنے شون تھئی گئو چھے کہ منافقونی بابتے ખોટી બનાવટ કરનારાઓની બાબતે બે પક્ષો થઈ ગયા છો, બે પાર્ટી બની ગયા છો. જો કે અલ્લાહે તેઓની કમાઈના કારણે, તેમના અમલના કારણે તેમની બુદ્ધિ ઉલટાવી નાખી છે, યાની કે તેઓને નાસ્તિકપણા તરફ પાછા ફેરવી દીધા છે. શું તમે એવો ઈરાદો રાખો છો કે અલ્લાહે જેમને આડે રસ્તે રહેવા દીધા છે તેમને તમે સાચા રસ્તે લઈ આવો, ને જેનાથી અલ્લાહ હિદાયતની ઉત્તેજના ખૂંચવી લે છે, કાઢી લે છે, તેના માટે તું હરગિજ કોઈ રસ્તો મેળવી શકશે નહીં. فتكونون سواء فلا تتخذوا منهم أولياء حتى يهاجروا في سبيل الله فإن تولوا فخذوهم وقتلوهم حيث وجدتموهم ولا تتخذوا منهم وليا ولا نصيرا. તેમની તો ઈચ્છા એવી છે કે જેવી રીતે ખુદ પંડે ઈમાન નથી લાવ્યા, તેવી રીતે તમે પણ ઈમાન નહીં લાવનારા બની જાઓ, કે જેથી તમે બધા સરખા થઈ જાઓ. માટે તમે તેમનામાંથી કોઈને પણ દોષ ન બનાવો જ્યાં સુધી કે તેઓ અલ્લાહની રાહમાં પોતાના દેશને છોડી ન દે. પછી જો તેઓ મોઢું ફેરવી લે તો તેઓ જ્યાં પણ તમને મળે ત્યાં તેમને પકડી લો ને મારી નાખો, ને તેઓમાંથી ન કોઈને દોસ્ત બનાવો અને ન મદદગાર. صدورهم أن يقاتلوكم أو جاءوكم حصرت صدورهم أن يقاتلوكم أو يقاتلوكم قاتلوا قومهم ولو شاء الله لسلطهم عليكم فلقاتلوكم فإن اعتزلوكم فلم يقاتلوكم وألقوا إليكم السلم فما جعل الله لكم عليهم سبيلا. સિવાય કે જેઓ એવી કોમ સાથે જય મળ્યા હોય કે તમારી અને તે કોમ વચ્ચે કૌલ કરાર સુલે થયા હોય, અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે તમારી સાથે લડવામાં કે પોતાની કોમ સાથે લડવામાં તેમના મન સંકોચાતા હોય, તો તેમને તકલીફ ન પહોંચાડો, ને જો અલ્લાહ ચાહતે તો તેમને જરૂર તમારા પર વધુ તાકતવર કરી દીધા હોત, પછી તેઓ તમારી સાથે જરૂર લડ્યા હોત. માટે જો તેઓ તમારાથી અલગ રહે તથા તમારી સાથે ન લડે અને તમને સુલેહ શાંતિ કરવા માટે પૈગામ મોકલે, તો તેમના પર સખ્તાઈ કરવાનો અલ્લાહે તમારા માટે કોઈ રસ્તો રાખ્યો નથી. યાની કે જો એવું બને તો તેમના ઉપર સખ્તાઈ ન વર્તો. નજદીકમાં તમે બીજા કેટલાકોને જોશો કે જેઓ તમારાથી બેખોફ રહેવા ચાહે છે, તેમજ પોતાની કોમથી પણ બચ્યા રહેવાનું ચાહે છે. જ્યારે પણ તેમને ફિતના તરફ બોલાવવામાં આવે છે ત્યારે આંખો મીચીને તેમાં કૂદી પડે છે. માટે જો તે લોકો તમારાથી છેટા ન થાય અને તમારાથી સુલે શાંતિની માંગણી ન કરે તથા લડાઈ કરતા પોતાના હાથ ન રોકે, તો તેમને પકડી લો અને જ્યાં તેમને જુઓ મારી નાખો, ને તેમના ઉપર અમોએ તમને ખુલ્લી સત્તા હુકુમતને તાકાત આપી દીધી છે. અને કોઈ પણ મોમિનને આ શોભતું નથી કે તે કોઈ મોમિનને મારી નાખે સિવાય કે ભૂલથી, અને જે કોઈ અજાણતામાં કોઈ મોમિનને મારી નાખે તો તેના માટે એક ઈમાનદાર ગુલામ આઝાદ કરવાનું છે, તથા તે માર્યા ગયેલાના વારસોને ખૂનનો પૈસા કી બદલો આપવાનો છે, સિવાય કે તેઓ માફ કરી દે. પણ જો માર્યો ગયેલો કોઈ એવી કોમનો હોય કે જે તમારી દુશ્મન છે છતાં મોમિન હોય, તો પણ ખૂનીને માથે એક ઈમાનદાર ગુલામ આઝાદ કરવાનું છે. ને જો કોઈ એવી કોમનો હોય કે તેની અને તમારી સુલે સંધિને કરાર હોય, તો તેના વારસોને ખૂનનો પૂરેપૂરો પૈસા કી બદલો આપવો, તથા એક ઈમાનદાર ગુલામ પણ આઝાદ કરવો. પછી જેને ગુલામ આઝાદ કરવાને ન મળે, તો અલ્લાહ તરફથી નક્કી કરેલો પસ્તાવો કરવા માટે તેના માથે લાગ લગાટ ઉપરા ઉપરી 2 મહિનાના રોઝા છે. ને અલ્લાહ મોટો જાણનાર ને હિકમત વાળો છે, ખૂબ જ ડાપણ વાળો છે. અને જો કોઈ જાણી જોઈને ઈરાદાની સાથે કોઈ મોમિનને મારી નાખે, તો તેની સજા જહન્નમ છે, તેમાં તે હંમેશ માટે રહેશે. ને અલ્લાહ તેના ઉપર ગઝબ ઉતારશે, પોતાનો કોપ ઉતારશે, અને તેના ઉપર ફિટકારને લાનત કરશે, અને તેથી વધારે તેના માટે મોટી સજા તૈયાર કરશે. فتبينوا ولا تقولوا لمن ألقى إليكم السلام لست مؤمنا تبتغون عرض الحياة الدنيا فعند الله مغانم كثيرة كذلك كنتم ઈમાન લાવનારાઓ, જ્યારે તમે અલ્લાહની રાહમાં જિહાદ માટે મુસાફરી કરતા હો, તો ખાતરી કરી લીધા સિવાય જેણે તમને સલામ કરી હોય તેને લૂંટવાના મકસદથી એમ કહો કે તું મોમિન નથી એમ ન કહી દેતા. તમે આ દુનિયાની જિંદગીના લાભ ગોતો છો, પણ અલ્લાહની પાસે જ બેહિસાબ લાભો ને ફાયદાઓ છે. તમે પણ પહેલા એવા જ હતા, પછી અલ્લાહે તમારા પર એહસાન કર્યો, જેથી ખાતરી કરી લેતા રહો. બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. فضل الله المجاهدين بأموالهم وأنفسهم على القاعدين درجة وكلًا وعد الله الحسنى وفضل الله المجاهدين على القاعدين أجرًا عظيمًا. મોમિનોમાંથી તેઓ કે જેમને કોઈ જાતની નુકસાની કે ઈજા પહોંચી ન હોય છતાં ઘેર બેસી રહે તેઓ તથા અલ્લાહની રાહમાં પોતાના જાનમાલથી જિહાદ કરનારાઓ અલ્લાહ પાસે દરજ્જામાં એક સરખા નથી, બરાબર નથી. બલકે પોતાના જાનમાલથી જિહાદ કરનારાઓને અલ્લાહે બેસી રહેનારાઓ ઉપર મર્તબામાં બલંદી આપી છે, શ્રેષ્ઠ આપી છે. જો કે સારા બદલાનો વાયદો તો દરેકથી કર્યો છે, ને અલ્લાહે જિહાદ કરનારાઓને ઘણો મોટો બદલો આપીને તેમને બેસી રહેનારાઓ ઉપર બલંદી આપી છે, મર્તબો આપ્યો છે. درجات منه ومغفرة ورحمة وكان الله غفورا رحيما. الله طرفنا مرتبة درجاو ને બક્ષિશ તથા દયા છે, ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે. ઇન અલ્લઝીન તવફાહુમુલ મલાઇકતુ ઝાલિમી અન્ફુસિહિમ કાલૂ ફીમ કુન્તુમ કાલૂ કુન્ના મુસ્તદઅફીન ફિલ અર્દ قالوا ألم تكن أرض الله واسعة فتهاجروا فيها فأولئك مأواهم جهنم وساءت مصيرا. بشك جي لوكو پوتانا جيو پر નફ્સ પર ઝુલમ કરતા રહ્યા તેમનો અંત ફરિશ્તાઓ એ લાવ્યા બાદ તેમને કહેશે કે તમે તમારી જિંદગી કેવી હાલતમાં પસાર કરતા હતા. તેઓ જવાબ આપશે કે અમને જમીન ઉપર કમઝોર બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મલાઇકાઓ પૂછશે કે શું અલ્લાહની જમીન એટલી મોટી ને વિશાળ ન હતી કે જેમાં તમે હિજરત કરી જતે તમારું ગામ છોડી જતે. માટે એ જ લોકો છે કે જેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે ખૂબ જ ખરાબ પાછા ફરવાની જગ્યા છે. المستضعفين من الرجال والنساء والولدان لا يستطيعون حيلة ولا يهتدون سبيلا. سواي તે મર્દો તથા ઔરતો અને બચ્ચાઓમાંથીના જે સાચે સાચે ખરેખર લાચાર હોય તથા કોઈ હથિયારની તાકાત રાખતા ન હોય અને ન પોતાના છુટકારા માટે કોઈ રસ્તો મેળવી શકતા હોય. તો તેવાઓથી કદાચ ને અલ્લાહ દરગુજર કરે, જતું કરે, માફી આપે, ને અલ્લાહ માફ કરનાર ને મહાન બક્ષનાર છે. સબીલિલ્લાહ યજિદ ફિલ અર્દ મુરાગમન رسوله ثم يدركه الموت فقد وقع أجره على الله وكان الله غفورا رحيما. ને જે કોઈ અલ્લાહની રાહમાં હિજરત કરશે, પોતાનું દેશ છોડશે, તો તે જમીનમાં રહેવા માટે ઘણી આરામની જગ્યા તથા ખાવા માટે ખૂબ જ વસ્તુઓ મેળવશે. અને જે અલ્લાહ તથા રસૂલ તરફ હિજરતના ઈરાદાથી પોતાના ઘરથી ચાલી નીકળે પછી તેને મોત આવી જાય, તો તેનો બદલો ખરેખર અલ્લાહના માથે નક્કી છે, અલ્લાહના માથે નક્કી થઈ ચૂક્યો છે. ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે.